سورة أنبياء سورة نمبر 21. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شروع کروچو خوب از موتا مهربان نے بہت رحم والا اللہ نا نام تھی. اقترب للناس حسابهم وهم في غفلة معرضون. માણસો પાસે તેમના હિસાબનો દિવસ આવી પહોંચ્યો, છતાંય તેઓ હજી સુધી જાહેલિયતમાં પડ્યા રહી મોઢું ફેરવી રહ્યા છે. તેઓની પાસે તેમના પાલનહાર તરફથી કોઈ નવી નસીહત આવે છે તો તેઓ તે એવી બેદરકારીથી સાંભળે છે કે જાણે તેઓ રમતમાં હોય. તેમના મન રમત ગમતમાં મચેલા છે. ને એ રસૂલ, જે ઝાલિમો છે તે તારા બારામાં ઘૂસપુસ કરે છે ને કહે છે કે આ રસૂલ છે જ શું, તમારા જેવો તો માણસ છે. ત્યારે શું તમે જાણે જોઈને જાદુની વાત સાંભળવા માટે આવો છો? રસૂલ, તું કહે કે મારો પાલનહાર આસમાન તથા જમીનમાં જે જે વાતો થાય છે તે જાણે છે, ને તે મોટો સાંભળનાર જાણનારો છે. બલકે તેઓ કહે છે કે આ કુરાને મજીદ ગૂંચવણ ભરેલા સ્વપ્ન છે, ખ્વાબ છે. એટલું જ નહીં, બલકે તેણે પોતાના મનથી જ ઘડી કાઢ્યું છે. બલકે તે એક કવિ છે, પોયમ લખનાર છે. અગર તેમ નથી તો આગલા પૈગંબરોની જેમ આ પણ એક મોજીઝો લઈ આવે. તો તેમની પહેલા અમોએ જે વસ્તીનો નાશ કરી નાખ્યો હતો તે મોજીઝા જોયા છતાં ઈમાન લાવી ન હતી, ત્યારે શું આ લોકો ઈમાન લાવશે? ને એ રસૂલ, અમોએ તારી પહેલા પણ રસૂલ તરીકે માણસ જ મોકલ્યા હતા, જેમના ઉપર અમે વહી મોકલતા હતા. તેમજ જો તમે જાણતા ન હો તો અગાઉની કિતાબ વાળાઓને પૂછી જુઓ. ને અમોએ તેમના એવા શરીર બનાવ્યા ન હતા કે તેઓ ખાવાનું ખાતા ન હોય, ને ન તેઓ અમર રહેનારા હતા, કાયમી જીવતા રહેનારા હતા. પછી તેમને કરેલો વાયદો સાચો કરી દેખાડ્યો, પછી ખુદ તેમને ને જેને જેને અમોએ ચાહ્યું બચાવી લીધા, ને અત્યાચાર કરનારાઓનો અમોએ નાશ કર્યો. لقد أنزلنا إليكم كتابا فيه ذكركم أفلا تعقلون. ચોક્કસ જ અમોએ તમારી તરફ એક કિતાબ ઉતારી છે જેમાં તમારી ભલી યાદ છે, છતાં તમે સમજતા નથી. وكم قصمنا من قرية كانت ظالمة وأنشأنا بعدها قوما آخرين. ને અમોએ કઈ કેટલીય વસ્તીઓ કે જે ઝુલમગાર હતી તેમનો નાશ કરી નાખ્યો, ને તેમના નાશ કર્યા બાદ બીજા લોકો પેદા કર્યા. فلما أحسوا بأسنا إذا هم منها يركضون. પછી જ્યારે તેઓએ પણ અમારો અઝાબ કરી લીધો તો ત્યાંથી ઉતાવળા ઉતાવળા ભાગવા લાગ્યા. لا تركضوا وارجعوا إلى ما أترفتم فيه ومساكنكم لعلكم تسألون. અમોએ તેમને કહ્યું, હવે ઝડપભેર ભાગો નહીં, ને જે જગ્યાઓમાં તમે સુખ ચેન ઉડાવતા હતા તે જગ્યા તરફ તથા તમારા મકાનો તરફ પાછા ફરો, કે જેથી તમને પૂછપરછ કરવામાં આવે. તો તેઓ બોલ્યા, હાય અમારી ખરાબી, અમે તો બેશક ગુલંગાર હતા. ખુલાસો કે તેઓ ફકત ને ફકત એક ધારા એમ જ પુકારતા રહ્યા ત્યાં સુધી કે અમોએ તેમનો નાશ કરી વાઢેલી ખેતીની જેમ ઢગલો બનાવી દીધો. وما خلقنا السماء والأرض وما بينهما لاعبين. ને અમોએ આસમાન તથા જમીન ને તેમની વચ્ચે જે કાંઈ છે તે રમત ગમત માટે પેદા નથી કર્યું. لو أردنا أن نتخذ لهوا لاتخذناه من لدنا إن كنا فاعلين. અગર અમે કોઈ રમત ગમત જ બનાવવા ચાહતે તો અમારા તરફથી અમને છાજદું બનાવતે, જો અમારે કરવું જ હોત તો. બલકે અમે તો સાચા ને ખોટા ઉપર, હક ને બાતિલ ઉપર ફેંકી મારીએ છીએ, કે જેથી હક જૂઠાનું માથું ભાંગી નાખે છે. પછી જોત જોતામાં તે જૂઠું ગાયબ થઈ જાય છે, ને તમારા પર અફસોસ છે કે આવી નકામી વાતો બયાન કરો છો. وله من في السماوات والأرض ومن عنده لا يستكبرون عن عبادته ولا يستحسرون. ને જે કોઈ આસમાનોમાં તથા જમીનમાં છે તે અલ્લાહના જ છે, ને જેઓ તેની હુજૂરમાં છે તેઓ ન તેની ઇબાદત કરવાથી અભિમાન કરે છે અને ન ઇબાદત કરતા થાકી જાય છે. બલકે રાત દિવસ તેની પાકીઝગી નો જિક્ર કરે છે, પાકીઝગી બયાન કરતા રહે છે, ને મુદ્દલ આળસ કરતા નથી. શું તેઓએ જમીન માની વસ્તુઓ માંથી એવા ખુદા પસંદ કરી લીધા છે કે જેઓ મરણ પામેલાઓને પાછા જીવતા કરી ઉઠાડે છે? જો આસમાનો તથા જમીનમાં તે અલ્લાહના સિવાય કોઈ બીજા પણ ખુદાઓ હોત તો સાચે જ તે બે માં અંધાધૂંધી ફેલાઈ ગઈ હોત, અફરાતફરી મચી ગઈ હોત. માટે તેઓ જે કઈ બયાન કરે છે તે બધી વાતોથી આસમાન નો માલિક અલ્લાહ પાક છે. જે કઈ અલ્લાહ કરે છે તે બાબતે તેનાથી પૂછપરછ કરી શકાતી નથી, ને તેઓ જે કઈ કરે છે તેની બાબતે તેમને જરૂર પૂછપરછ કરવામાં આવશે. અમિત કરું قل هاتوا برهانكم هذا ذكر من معي وذكر من قبلي بل أكثرهم لا يعلمون الحق فهم معرضون શું તેઓએ અલ્લાહને મૂકી બીજા ખુદા બનાવી લીધા છે? એ રસૂલ, તું કહે કે તમે પોતપોતાની દલીલો રજૂ કરો. આ કુરાને મજીદ તેમના માટે નસીહતને સબક છે કે જેઓ મારી સાથે છે, ને તેઓ માટે પણ નસીહત છે કે જેઓ મારાથી અગાઉના લોકો હતા. પણ તેઓમાંના ઘણા ખરા લોકો હક ને પારખતા નથી, સાચાને જાણતા નથી, જેથી તેઓ સાચાથી મોટું ફેરવતા રહે છે. ને અમોએ તારી પહેલા એક પણ રસૂલ મોકલ્યો નથી કે જેની તરફ અમે એવી વહી કરતા રહ્યા ન હોઈએ કે મારા સિવાય કોઈ માબૂદ નથી, મારા સિવાય કોઈ પૂજવાને લાયક નથી. માટે તમે મારી જ ઇબાદત કરતા રહો. ને તેઓ કહે છે કે રહેમાન અલ્લાહે પોતાના માટે એક દીકરો બનાવી લીધો છે. અલ્લાહની જાત આ બાબતથી પાક છે, આ આક્ષેપથી પાક છે. બલકે તેઓ કે જેમને તેઓ અલ્લાહના દીકરા માને છે, તે અલ્લાહના માનવંત બંદા છે. કે જેઓ કોઈ પણ વાત કહેવામાં તેનાથી પહેલ નથી કરતા, ને સિર્ફ તેના જ હુકમ મુજબ અમલ કરતા રહે છે. يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ارْتَضَى وَهُمْ مِنْ خَشْيَتِهِ مُشْفِقُونَ તેમના ભવિષ્યની, આવવાવાળા દિવસોની, તેમજ થઈ ગયેલા દિવસોની, ભૂતકાળની હકીકતને જાણે છે, ને તેઓ કોઈની ભલામણ કે શફાઅત કરતા નથી સિવાય તેના કે જે અલ્લાહને પસંદ હોય, ને તેઓ અલ્લાહના ખોફથી બીતા રહે છે. ને તેઓ માંથી જે કોઈ કહે છે કે હું પણ તેના સિવાય એક માબૂદ છું, તો બસ એવા ઓનો જ બદલો અમે જહન્નમ નક્કી કરીશું, ને ઝાલિમોને એવો જ બદલો આપતા રહીએ છીએ. જે લોકો નાસ્તિક છે, ઇનકાર કરનારા છે, શું તેમની સમજમાં આ નથી આવ્યું કે આસમાન તથા જમીન બંને બંધ હતા, પછી તે બે ને અમોએ ઉઘાડી નાખ્યા, ને દરેક વસ્તુને અમોએ પાણી થકી જીવતી બનાવી દીધી, તો પણ તેઓ ઈમાન નહીં લાવે? ને અમોએ જમીનમાં ભારે વજનદાર પહાડો કાયમ કરી દીધા છે કે જેથી ક્યાંય એમ ન થાય કે જમીન તેમને લઈ ધસી પડે, ને તેમાં તેમના માટે લાંબા પહોળા રસ્તા બનાવ્યા છે કે જેથી તેઓ સાચો રસ્તો મેળવી લે. ને આસમાન ને અમોએ એક હિફાજત કરતી છત્રી બનાવી છે, ને તો પણ તેઓ તે નિશાનીઓથી મોઢું ફેરવી લે છે. وهو الذي خلق الليل والنهار والشمس والقمر كل في فلك يسبحون. ને અલ્લાહ એ જ તો છે જેણે રાત તથા દિવસ ને સૂરજ તથા ચાંદ ને પેદા કર્યા છે. તેઓ બધા પોતપોતાના નક્કી કરેલા દાયરામાં, નક્કી કરેલા ઘેરાવામાં તર્યા કરે છે. ને અમરપણું કાયમી પણ તો અમોએ તારી પહેલા પણ કોઈ માણસ માટે નક્કી કર્યું ન હતું. ત્યારે એ રસૂલ, જો તું મરી જશે તો શું તેઓ હંમેશ માટે જીવતા રહેનાર છે? દરેક જીવ, દરેક નફ્સ મોત નો સ્વાદ ચાખનાર છે, ને અમે અજમાઈશ માટે નેકી તથા બધી થકી તમારી કસોટી ને પરીક્ષા કરીએ છીએ, ને અમારી તરફ જ તમારું પાછું ફરવું થશે. ને જે વખતે તે લોકો કે જેઓ ઈમાન નથી લાવ્યા તને જોવે છે, ત્યારે તેઓ સિર્ફ તારી ઠેકડી ને મશ્કરી ઉડાડે છે ને કહે છે કે શું તે માણસ આ જ છે કે જે તમારા માબૂદોનું બયાન કરે છે, યાની કે તમારા માબૂદોની બુરાઈ સાથે બયાન કરે છે? જો કે તેઓ પંડે ખુદ જ દયાળુ અલ્લાહની યાદનો ઇનકાર કરનારા છે, યાની કે જ્યારે મૂર્ખાઈ ઉપર હસવું હોય તો તેમની જ મૂર્ખાઈ ઉપર હસવું જોઈએ. خلق الإنسان من عجل سأريكم آياتي فلا تستعجلون. માણસ માત્ર સ્વભાવે ઉતાવળો પેદા કરવામાં આવ્યો છે. હું તમને નજીકમાં જ મારી નિશાનીઓ દેખાડીશ, માટે તમે મારી પાસે ઉતાવળની ઈચ્છા કરશો નહીં. ويقولون متى هذا الوعد إن كنتم صادقين. ને તેઓ કહે છે કે જો તમે સાચા છો તો દેખાડી દો કે આ કયામત નો વાયદો આવશે ક્યારે. કદાચ ને આ લોકો કે જેઓ ઇનકાર કરનારા થઈ ગયા છે, તેઓ તે વખત ની હાલત ને જાણી લેતે જયારે કે તેઓ જહન્નમ ની આગ ને ન પોતાના મોઢા તરફ થી રોકી શકશે, ને ન પોતાની પીઠ તરફ થી, ને ન તેમની કોઈ રીત ની મદદ કરવામાં આવશે. તો કદી પણ આ લોકો ઉતાવળ કરતે નહીં. بل تأتيهم بغتة فتبهتهم فلا يستطيعون ردها ولا هم ينظرون. بل کہ قیامت تو તેમને ઓચિંતી આવી પકડશે, પછી તે તેમને મૂંઝવી નાખશે જેથી તેઓ ન તેને ટાળી શકશે ને ન તેમને મોહલત કે ઢીલ આપવામાં આવશે. ولقد استهزئ برسل من قبلك فحاق بالذين سخروا منهم ما كانوا به يستهزئون. ને એ રસૂલ, ચોક્કસ તારી અગાઉના રસૂલોની પણ હાંસી ને મશ્કરી ઉડાડવામાં આવી હતી, જેથી તેઓ જે અઝાબ ને જે કહેર ને હસી કાઢતા હતા તેને તેમને આવીને પકડ્યા. તું કહે કે રાતમાં કે દિવસમાં દયાળુ અલ્લાહના અઝાબથી તમારી કોણ હિફાજત કરે છે? પણ તેઓ તો તેમના પાલનહારની યાદથી પણ મોટું ફેરવી લેનારા થઈ ગયા છે. أم لهم آلهة تمنعهم من دوننا لا يستطيعون نصر أنفسهم ولا هم منا يصحبون. શું અમારા સિવાય તેમના કોઈ બીજા પણ ખુદા છે જે તેમને અમારા અઝાબથી બચાવે? તેઓ શું બચાવશે? પોતાની જાતની તો મદદ કરી શકતા નથી અને ન અમારી આગળ તેમનો કોઈ સાથી થનાર છે. બલકે અમોએ તેમને તથા તેમના બાપ દાદાઓને સુખનો ઉપયોગ કરવા દીધો ત્યાં સુધી કે તેમની જિંદગી સુખમાં લંબાય. શું તેઓ આ નથી જોતા કે જમીને અમે તેની આજુબાજુથી એક ધારી ઓછી કરતા ચાલ્યા જઈએ છીએ? શું તેઓ પણ તેઓ જ હાવી છે, તેઓ જ વધારે તાકતવર છે? ને એ રસૂલ, તું કહે કે સિવાય તેના નથી કે હું તમને મને જે વહી થાય છે તે જ મુજબ ડરાવતો રહું છું, ને બહેરાઓને જયારે બિવડાવવા માટે પોકારવામાં આવે છે ત્યારે તેઓ તે પુકારને સાંભળતા નથી. ને જો તેમને તારા પાલનહારના અઝાબની પાલનહારના કહેરની હવા માત્ર અડકી જાય, એક હવા ફકત અડકી જાય, તો તેઓ જરૂર આ કહેવા લાગશે કે અફસોસ, સાચે જ અમે ઝુલમગાર હતા. ને અમે કયામતના દિવસે ન્યાયના ત્રાજવા, ઇન્સાફના ત્રાજવા કાયમ કરશું, જેથી કોઈ વ્યક્તિ પર જરા જેટલો જુલ્મ કરવામાં નહીં આવે. ને જો રાયના દાણા જેટલા વજનનો પણ કોઈ અમલ હશે તો તે પણ અમે લાવી હાજર કરશું, ને હિસાબ લેવા માટે અમે કાફી છીએ. وَلَقَدْ آتَيْنَا مُوسَى وَهَارُونَ الْفُرْقَانَ وَضِيَاءً وَذِكْرًا لِلْمُتَّقِينَ. ને સાચે જ અમોએ મૂસા તથા હારૂનને ફુરકાન અતા કરી હતી, યાની કે સાચા ને જૂઠા પારખવાની કિતાબ તૌરેત, જે પરહેજગારો માટે, મુત્તકીઓ માટે પ્રકાશ તથા સબક હતી. الذين يخشون ربهم بالغيب وهم من الساعة مشفقون. કે જેઓ જોયા વગર પોતાના પાલનહારથી બીતા રહે છે ને કયામતના દિવસથી ખોફ સદા રહે છે. وهذا ذكر مبارك أنزلناه أفأنتم له منكرون. ને કુરાને મજીદ બરકત વાળી નસીહત છે જે અમોએ ઉતારી છે, તે છતાં શું તમે તેનો ઇનકાર કરનારા છો? وَلَقَدْ آتَيْنَا إِبْرَاهِيمَ رُشْدَهُ مِنْ قَبْلُ وَكُنَّا بِهِ عَالِمِينَ. ને સાચે જ અમોએ ઇબ્રાહીમને શરૂઆતથી જ પોતાનો સાચો રસ્તો પારખી લેવાની બુદ્ધિ અતા કરી હતી, ને અમે તેની લાયકાતથી પૂરેપૂરા વાકેફ હતા, જાણકાર હતા. إذ قال لأبيه وقومه ما هذه التماثيل التي أنتم لها عاكفون. તે સમયને યાદ કરો જ્યારે કે ઇબ્રાહીમે પોતાના બાપ યાની કે તેના કાકા આઝરને તથા પોતાની કૌમને કહ્યું કે આ મૂર્તિઓ શું વસ્તુઓ છે કે જેની બંદીમાં જેની ઇબાદતમાં તમે મચ્યા રહો છો. તો તેઓએ કહ્યું કે અમોએ અમારા બાપ દાદાઓને તેમની પૂજા કરતા જોયા હતા. તો ફરમાવ્યું સાચે જ તમે ને તમારા બાપ દાદા પણ ખુલ્લી ગુમરાહીમાં છો, ખુલ્લમ ખુલ્લા ભટકેલા છો. તો તેઓએ કહ્યું તું કોઈ હક વાત લાવ્યો છે કે અમસ્થી દિલગી કરનારાઓ માંથી છે. ફરમાવ્યું હા તમારો પાલનહાર એ જ આસમાનો તથા જમીનનો પાલનહાર છે જે બધાને હયાતીમાં લાવ્યો છે, વજૂદમાં લાવ્યો છે, ને હું એ વાત પર સાક્ષી આપનારાઓ માંથી છું. ને પછી મનમાં જ કહ્યું અલ્લાહની કસમ જ્યારે તમે પીઠ ફેરવીને ચાલ્યા જશો ત્યારે હું તમારી આ મૂર્તિઓ સાથે કોઈ ને કોઈ ચાલબાજી જરૂર ચાલીશ. فجعلهم جذاذا إلا كبيرا لهم لعلهم إليه يرجعون. પછી તેમના વડા સિવાય સૌથી મોટા સિવાય બીજા બધાના કટકે કટકા કરી નાખ્યા કે જેથી તેઓ વળી મૂર્તિને સલામત જોઈ તેની તરફ પાછા આવે. قالوا من فعل هذا بآلهتنا إنه لمن الظالمين. ને જયારે તેઓ ઉત્સવ મનાવી પાછા આવ્યા ત્યારે બોલ્યા અમારા માબૂદોની જેણે આવી હાલત કરી છે તે ચોક્કસ ઝુલમગાર માંથી છે. તેઓ માંથી કેટલાકોએ કહ્યું અમે એ તો એક નવજવાનને કે જે ઇબ્રાહીમના નામે પ્રખ્યાત છે તેને આપણા દેવતાઓનું આપણે જેને પૂજીએ છીએ તેની બુરાઈ સાથે યાદ કરતા સાંભળ્યો હતો. તો તેઓ કહેવા લાગ્યા કે જો અગર એમ જ છે તો તેને લોકો સામે હાજર કરો કે જેથી તેઓ સાક્ષી રહે. قالوا أأنت فعلت هذا بآلهتنا يا إبراهيم. પછી જ્યારે ઇબ્રાહીમને હાજર કરવામાં આવ્યા ત્યારે આ લોકો બોલ્યા કે એ ઇબ્રાહીમ શું તે જ અમારા દેવતાઓની આવી હાલત કરી છે. قال بل فعله كبيرهم هذا فاسألوهم إن كانوا ينطقون. ફરમાવ્યું નહીં કદાચ ને તેઓ માંથી આજે સૌથી મોટો છે, સૌથી મોટો દેવતા છે, તેણે જ આવું કર્યું હશે, માટે અગર તે બોલતા હોય તો તેમને જ પૂછી જુઓ. ત્યારે તેમણે પોતાના મનમાં વિચાર્યું ને આપસમાં કહેવા લાગ્યા કે ઝાલિમ તો તમે પંડિત છો. ثم نكسوا على رؤوسهم لقد علمت ما هؤلاء ينطقون. પછી તે લોકોના માથા શરમના લીધે ઝૂકી ગયા ને કહેવા લાગ્યા કે આ તો તું ખાતરીપૂર્વક જાણે જ છે કે તે મૂર્તિઓ બોલતી નથી. قال أفتعبدون من دون الله ما لا ينفعكم شيئا ولا يضركم. ફરમાવ્યું તે છતાં શું તમે અલ્લાહને છોડી એવાઓને પૂજો છો કે જેઓ તમને ન કાંઈ ફાયદો પહોંચાડે છે ન કાંઈ નુકસાન પહોંચાડે છે. أُفٍّ لَكُمْ وَلِمَا تَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ أَفَلَا تَعْقِلُونَ. ધિક્કાર છે તમારા પર, નફરત છે તમારા પર તથા તેમના પર કે જેને તમે અલ્લાહના સિવાય પૂજો છો, શું તમે એટલું પણ સમજતા નથી? قالوا حرقوه وانصروا آلهتكم إن كنتم فاعلين. આથી નાસ્તિકો વધુ ગુસ્સે ભરાયા ને કહેવા લાગ્યા કે જો તમારે કઈ કરવું હોય તો તેને બાળી નાખો ને તમારા દેવતાઓની મૂર્તિઓની મદદ કરો. ખુલાસો કે જયારે ઇબ્રાહીમ ને ભડભડતી આગ માં નાખવામાં આવ્યા ત્યારે અમોએ કહ્યું કે એ આગ તો ઇબ્રાહીમ પર ઠંડી ને સલામતી આપનારી થઈ જા. ને તેઓએ ઇબ્રાહીમ સાથે ચાલ ચાલવાનો ઈરાદો કર્યો પણ અમોએ તેમને સૌથી વધારે નુકસાન ઉઠાવનારા બનાવી દીધા. ને અમોએ તે ઇબ્રાહીમ ને તથા લૂત ને ઝાલિમોના જુલ્મો થી બચાવી લઈને એક એવી જમીન યાનિ કે બૈતુલ મુકદ્દસ પર પહોંચાડી દીધા કે જેને અમોએ બધી દુનિયા વાળાઓ માટે બરકત વાળી બનાવી હતી. ને અમોએ ઇબ્રાહીમ ને દીકરા ઇસહાક તથા તેના દીકરા યાકુબ અદા કર્યા ને તે સર્વે ને અમોએ નેકી કરનારાઓ બનાવ્યા. ને અમોએ તેમને એવા ઇમામ બનાવ્યા, એવા રહેબર બનાવ્યા કે જેઓ અમારા હુકમ મુજબ લોકોને હિદાયત કરતા હતા. ને અમોએ તેમને નેકીઓ કરવાની તથા નમાઝ પઢવાની તથા ઝકાત આપવાનો હુકમ આપ્યો હતો. ને તેઓ બધા સિર્ફ અમારી જ બંદગી કરનારા હતા. ونجيناه من القرية التي كانت تعمل الخبائث إنهم كانوا قوم سوء فاسقين. ને લૂત ને અમોએ ચુકાદાની તાકાત, ફેંસલો કરવાની તાકાત તથા ઇલ્મ આપ્યા હતા ને તેને તે વસ્તીથી છુટકારો આપ્યો કે જે બદકારી કરતી હતી. બેશક તેઓ બદકાર ને નાફરમાન લોકો હતા. وَأَدْخَلْنَاهُ فِي رَحْمَتِنَا إِنَّهُ مِنَ الصَّالِحِينَ. ને અમોએ લૂત ને અમારી મહેરબાની ભરી છાયામાં લઈ લીધા. સાચે જ તે સદાચારી નેકી કરનારા લોકો માંથી હતા. وَنُوحًا إِذْ نَادَى مِن قَبْلُ فَاسْتَجَبْنَا لَهُ فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ. ને તે સમયને યાદ કર જયારે નૂહે પણ તે અગાઉ અમને પુકાર્યા હતા ત્યારે અમોએ તેની દુઆ કબૂલ કરી લીધી હતી. પછી તેને તથા તેના કુટુંબને સખત મુસીબતમાંથી છુટકારો આપ્યો હતો. ونصرناه من القوم الذين كذبوا بآياتنا إنهم كانوا قوم سوء فأغرقناهم أجمعين. ને તે લોકોના મુકાબલામાં કે જેમણે અમારી આયતો છૂટલાવી અમોએ તેની મદદ કરી હતી. બેશક તે બદકાર લોકો હતા જેથી અમોએ તે બધાને ડૂબાડી દીધા. وداود وسليمان إذ يحكمان في الحرث إذ نفشت فيه غنم القوم وكنا لحكمهم شاهدين. ને તે સમયને યાદ કર જ્યારે દાઉદ તથા સુલેમાન તે ખેતીની બાબતે ફેંસલો બાંધી રહ્યા હતા કે તેમાં રાત્રિના સમયે બકરીઓનું એક ટોળું ચરી ગયું હતું ને અમે તેમના ચુકાદાના સાક્ષી હતા. وسخرنا مع داود الجبال يسبحن والطير وكنا فاعلين. પછી અમે સુલેમાનને તે ચુકાદો કેસનો મામલો સમજાવી દીધો ને એવા મામલાની તાકાત ફેંસલો કરવાની તાકાત તથા જ્ઞાન તો અમે દરેક રસૂલને આપ્યા હતા ને અમે પહાડો ને દાઉદ ને તાબે કરી દીધા કે જે તેની સાથે સાથે અલ્લાહની તસ્બીહ કર્યા કરતા હતા ને એવી જ રીતે પંખીઓ પણ ને આ બાબતોને બનાવનારા અમે જ તો હતા. ને અમોએ દાઉદ ને તમારા માટે બખ્તર બનાવવાનો હુનર શીખવ્યો હતો કે જે તમને જંગમાં હથિયારોના ઘાથી હિફાજતમાં રાખે. તે છતાં શું તમે હજી પણ અમારો આભાર ને શુકર નહીં માનો? ને અમોએ સખત ફૂંકાતા પવન ને સુલેમાન ને તાબે સુલેમાન ના ફરમાબરદાર તરીકે કરી દીધો હતો કે જે તેને તેના હુકમ મુજબ તે જમીન યાની કે બૈતુલ મુકદ્દસ સુધી ફૂંકાતો લઈ જતો હતો કે જે અમોએ બરકત વાળી બનાવી હતી. ને ચોક્કસ જ અમે દરેક વસ્તુ ના જાણનારા છીએ. وَمِنَ الشَّيَاطِينِ مَن يَغُوصُونَ لَهُ وَيَعْمَلُونَ عَمَلًا دُونَ ذَلِكَ وَكُنَّا لَهُمْ حَافِظِينَ. ને શૈતાનો માંથી કેટલાકો તેને તાબે કરી દીધા હતા. તેમાંથી ના કેટલાક તેના માટે મોતી કાઢવાને સમુદ્રમાં ડૂબકીઓ મારતા હતા. તે ઉપરાંત બીજા પણ ઘણા કાર્યો કરતા હતા ને અમે જ તે બધાના નિગેબાન હતા. ને એ રસૂલ અયુબ નો કિસ્સો યાદ કર કે જે વખતે તેણે પોતાના પાલનહાર ને પુકાર્યો કે બેશક મને નુકસાન પહોંચી ચુક્યું છે ને તું બધા દયા કરનારાઓ કરતા ઉત્તમ દયા કરનાર છે. તો અમોએ તેની દુઆ કબૂલ કરી લીધી ને તેને જે દુઃખ હતું તે દૂર કરી દીધું ને અમારા તરફથી મહેરબાની તરીકે અને એ મકસદ માટે કે ઈબાદત કરનારાઓ માટે એક યાદગીરી રહે તેના બાલ બચ્ચા કે જે બધા મરી ચૂક્યા હતા પાછા અતા કર્યા. તે સિવાય એટલા જ બીજા પણ આપ્યા. ને ઇસ્માઈલ તથા ઇદ્રીસ તથા ઝુલકિફ્લ ની હકીકત યાદ કરો. તેઓ બધા સબ્ર કરનારાઓ માંથી હતા. તેમને અમોએ અમારી રહેમત માં દાખલ કરી લીધા હતા. બેશક તેઓ નેકી કરનારાઓ માંથી હતા. ફનાદા الظالمين. અને ઝુન્નુન યાની કે યુનુસ કે ત્યારે તે ગુસ્સે ભરાય ચાલ્યો ગયો હતો ને તેને ધારી લીધું હતું કે અમે તેના પર સત્તા ચલાવી શકનાર નથી. પછી તે માછલીના પેટ માંથીના અંધકારમાં ફોકારવા લાગ્યો કે એ મારા પાલનહાર, તારા સિવાય કોઈ માબૂદ નથી, તું પાક છે, ને બેશક ઝુલમગારો માંથીનો તો હું જ છું. فاستجبنا له ونجيناه من الغم وكذلك ننجي المؤمنين. آتي أموية تيني دعا قبول كريه دي نتيني تي مصيبة ما تي چھوٹکارو آفيو أنا أمي مومنو نے يوي جريتي چھوٹکارو آفيا كريه چيه. وزكريا إذ نادى ربه رب لا تذرني رب لا تذرني فردا وأنت خير الوارثين. ને ઝકરિયાએ જે વખતે પોતાના પાલનહારને પુકાર્યો કે એ મારા પાલનહાર, મને એકલો રાખીશ નહીં, યાની કે મને એકલો અટોલો વારસ વિનાનો રાખીશ નહીં, જો કે તું સૌથી બહેતર વારસ છે. فاستجبنا له ووهبنا له يحيى وأصلحنا له زوجة إنهم كانوا يسارعون في الخيرات ويدعوننا رغبا ورهبا وكانوا لنا خاشعين. આથી અમોએ તેની દુઆ કબૂલ કરી લીધી અને તેને યહ્યા જેવો નેક દીકરો આપ્યો અને તેની બીબીને હમલ હાસિલ કરવાને લાયક બનાવી દીધી. બેશક આ બધા નેક કાર્યોની હરીફાઈમાં ઉતાવળ કર્યા કરતા હતા ને આશા તથા ડર સાથે અમારી પાસે દુઆ માંગ્યા કરતા હતા ને અમારી પાસે આજીજી કરતા હતા. والتي أحصنت فرجها فنفخنا فيها من روحنا وجعلناها وبنها آية للعالمين. ને તે ઔરત મરિયમ જેણીએ પોતાના શિયાળની હિફાજત કરી હતી, પછી અમોએ તેના પેટમાં અમારી રૂહમાંથી ફૂંક્યું અને અમોએ તેણીને તથા તેણીના દીકરા ઈસાને બધી દુનિયાવાળાઓ માટે અમારી કુદરતના ચમત્કાર બનાવ્યા હતા, નિશાની બનાવી હતી. ઇન્ન હાઝિહી ઉમ્મતુકુમ ઉમ્મતન વાહિદા વા અના રબ્બુકુમ ફઅબુદૂન. બેશક આ ઇસ્લામ જ તમારો ધર્મ છે, જે એક જ સાચો ધર્મ છે, ને હું તમારો પાલનહાર છું, માટે મારી જ ઇબાદત કરો. ને તેમણે અસલ ધર્મમાં મતભેદ પાડી પોતાના મામલાને અંદરો અંદર આપસમાં કટકે કટકા કરી નાખ્યા છે, પણ કોઈ પરવા નથી, બધા અમારી પાસે જ પાછા આવવાના છે. فَمَن يَعْمَلْ مِنَ الصَّالِحَاتِ وَهُوَ مُؤْمِنٌ فَلَا كُفْرَانَ لِسَعْيِهِ وَإِنَّا لَهُ كَاتِبُونَ. પછી જે કોઈ મોમિન હોવાની હાલતમાં નેકીઓ કરશે તેની કોશિશોની નાકદરી કરવામાં નહીં આવે, એને બેશક અમે તેના માટે તે નેકીઓ લખતા જઈએ છીએ. وحرام على قرية أهلكناها أنهم لا يرجعون. نجي وستينو أمناش كري چوكيا جمنا ماتي آد دنیا ما پاچا آوانو حرام كريو چه. حتى إذا فتحت يأجوج ومأجوج وهم من كل حدب ينسلون. أهي سودي كي جاري ياجوج تتا ماجوج جوتا مكي ديوا ما آوشه ને તેઓ દરેક ઊંચાણ માંથી ફેલાતા ચાલ્યા આવશે. વૈલના ને જ્યારે તે સાચો વાયદો પાસે આવવા લાગશે ત્યારે તે લોકો કે જેઓ ઇનકાર કરનારા થઈ ગયા હતા તેમની આંખો ફાટીને ફાટી જ રહેશે ને તેઓ કહેશે કે હાય અફસોસ, અમે તો સાચે જ આ કયામતના દિવસના બાબતે જાહેલિયતમાં જ હતા, અજાણતામાં જ હતા. એટલું જ નહીં, બલકે અમે ઝુલમગાર હતા. إنكم وما تعبدون من دون الله حصب جهنم أنتم لها واردون. કહેવામાં આવશે, બેશક તમે તથા તેઓ કે જેમની અલ્લાહના સિવાય તમે ઇબાદત કરતા હતા જહન્નમનું બળતણ બનશો, ઈંધણ બનશો, ને તમારે તેમાં ઉતરવું જ પડશે. لو كان هؤلاء آلهة ما وردوها وكل فيها خالدون. اگر تیو ساچا خدا ہوت تو جہنم ما اترتے نہیں نے تیو ماتھی نو دریک ہمیش ماتے جہنم ما رہنارو چھے. لهم فيها زفیر وهم فيها لا يسمعون. તેમાં તેમના માટે હાય હોય કરવાનું રહેશે ને તેમાં તેઓ કાંઈ પણ સાંભળી શકશે નહીં. ઇન્નલ લઝીના સબકત લહુમ મિનલ હુસના ઉલાઇક અન્હા મુબઅદૂન. બેશક તે લોકો કે જેમના હકમાં અમારા તરફથી પહેલાથી જ ભલાઈ મુકરર થઈ ચૂકી છે તેમને તેનાથી દૂર રાખવામાં આવશે. لا يسمعون حسيسها وهم فيما اشتهت انفسهم خالدون. جهنم نو جرائي اواز تيو نهي سامبلي ني جي جي وستوو ماتي تمنو من چاشي اميش ماتي تيماج بيشي. لا يحزنهم الفزع الأكبر وتتلقاهم الملائكة هذا يومكم الذي كنتم توعدون. قيامتني موتا ما موتي تاستي موتا ما موتو دار پن تمني دلگير نهي کري ني فرشتا تمني ملاقات لیتا رشي ني كيشي كي جه دیوستنو تمارا تي وائدو کروا ما آویو حتو તે આ છે. યૌમ નબુઈ સમાઅ કતઈ સિજિલ કુતુબ કમા બદઅના અવલ ખલ્ક નુઈદુ વઅદન અલૈના ઇન્ના કુન્ના ફાઇલીન. તે દિવસે કે જે દિવસે અમે આસમાનને એવી રીતે વાળી લઈશું જેવી રીતે કે લખવાના કાગળોનું બંડલ વાળવામાં આવે છે, પછી જેવી રીતે તમામ ખલકતને અમોએ પહેલી વાર પેદા કરી હતી તેવી જ રીતે તેને પાછી પેદા કરશું. આ વાયદો પૂરો કરવાને અમે બંધાયેલા છીએ ને બેશક અમે તેમ કરી દેખાડશું. وَلَقَدْ كَتَبْنَا فِي الزَّبُورِ مِنْ بَعْدِ الذِّكْرِ أَنَّ الْأَرْضَ يَرِثُهَا عِبَادِيَ الصَّالِحُونَ. ને ચોક્કસ જ અમોએ ઝબૂરમાં નસીહત કર્યા બાદ આ લખી લીધું હતું કે મારા નેક બંદાઓ તે જમીનના વારસ બનશે. બેશક ખુદા પરસ્ત ખુદાની ઇબાદત કરનાર લોકો માટે એમાં શુભ સંદેશો છે. ને એ રસૂલ, અમોએ તને બધી દુનિયા વાળાઓ માટે રહેમત બનાવી મોકલ્યો છે. તું કહે કે સિવાય તેના નથી કે મને વહી કરવામાં આવી છે કે તમારો માબૂદ એક જ માબૂદ છે, તો શું તમે હવે તાબે થાઓ છો? આ છતાં જો તેઓ મોટું ફેરવી જાય તો તું કહે કે મેં તો તમો બધાને એક સરખી ચેતવણી આપી હતી, આગાહ કર્યા હતા. ને હું આ નથી જાણતો કે જે વસ્તુનો તમને વાયદો કરવામાં આવ્યો છે તે પાસે છે કે દૂર. إنه يعلم الجهر من القول ويعلم ما تكتمون. بيشك તે મોટા સાદે થતી વાતને જાણે છે ને જે કાંઈ તમે સંતાડો છો તેને પણ જાણે છે. وإن أدري لعله فتنة لكم ومتاع إلى حين. ને હું આ નથી જાણતો કે કદાચ તે અજાબનું મોડું થવું તમારા માટે અજમાઈશ હોય, પરીક્ષા હોય, ને થોડાક વધુ દિવસનો લાભ પહોંચાડવો હોય. છેવટે રસૂલે અર્જ કરી કે એ મારા પાલનહાર, મારા ને નાસ્તિકો વચ્ચે તું સચ્ચાઈ પૂર્વક ફેંસલો કરી દે, ને અમારો પાલનહાર જ તે દયાળુ છે કે જેનાથી આ બધી વાતો વિરુદ્ધ કે જે તમે બયાન કરો છો મદદ માંગવામાં આવે છે.